એમ કે છે કે પેલા જે ચર્મ ચક્ષુ થી જોતા હતા એટલે રાગ દ્વેષ થતો હતો, હવે શુદ્ધાત્મા જોઈએ તો પેલો પ્રેમ થવો જોઈએ, પ્રેમ નથી થતો. ઉત્પન્ન થવો જોઈએ પ્રશસ્ત રાગ, ઉત્પન્ન થવો જોઈએ શુદ્ધાત્મા પ્રત્યે, કે એવું નથી થતું એમ. રાગ થાય છે, અમુક અંશે થાય તૂટી જાય છે, અમુક અંશે થાય છે. રાગદ્વેષ અમુક અંશે થાય છે, જ્ઞાન જ નથી, જ્ઞાન જ ના કહેવાય. જ્ઞાન તેનું નામ કહેવાય, રાગ દ્વેષ ના થાય. શું કહે છે? અને તે કસો અંશે ના અંશે એવું ના હોય, આ તો સર્વાંશ જ ના થાય. શું કહ્યું? અને કિંચિત માત્ર રાગ દ્વેષ થાય તો પછી આ બીજા સાથે થયું જઈ કહેવાય. શું? આ તો જ્યાં દૌડું જ્યાં થયું થાય એમનો મતલબ કિંચિત માત્ર રાગ દ્વેષ થાય કે શું કહે? પેલો એક વિતરાગ પ્રશસ્ત રાગ હોય. શું? પ્રશસ્ત રાગ ધર્મધ્યાનમાં. ધર્મધ્યાનમાં શું હોય? એ સિવાય બીજું કશું હોય નહીં. જે તમને દેખાય છે તે તમારી આ સંપૂર્ણ થી મુક્તિ થી જોજો કરવા જાય છે ને, એને માર પડે દફો થઈ જાય. દહીં કરાય કરીને આખે દફો કયું હોય, કામ કરવું નાખી હોય જ જોઈએ. પણ હું બીજા પાસે જોવા જાય શું કહ્યું? પછી હવા મેલા એવું નફો કરેલો. આ તો કઈ બહુ જ્ઞાન ના થાય એટલે જોવાનું જ નથી આ જ્ઞાન. પછી બીજું કોઈ તપાસ જ નહીં કરે, બીજું સમજણ ના પડે એટલે ખબર ના પડે. શું? આ તો જ્ઞાન બહુ જ્ઞાન થાય ને, આ દુનિયામાં ગયું એટલે બધું જ ગયું, મોક્ષનો અધિકારી થઈ ગયો. સમજાયું તમને? જોવાની શક્તિ નહી. જેને જેને ક્રોધ થાય ને, ગુસ્સો થાય, વિકન ને ગુસ્સો થાય તો એની પાસે દ્રવ્ય જ્ઞાન નથી એટલે હિંસક ભાવ નથી. શું કહ્યું? બાળકના હાથમાં રત્ના હશે ને માથે બધું પૂછ્યું કે આત્માનો અનુભવ જોયો જોયો થતો સહને અનુભવ કર્યો. પહેલો દાદા બીજો અનુભવ થઈ ગયો. અરે કઈ કરતો પછી આપણે સમજો કહી શકે આવું બધું જાણીએ ને એટલું બધું મત કરે. બધા આત્મા પૂરું સમજે નહીં ને, તો દફો કરી નાખે. એના કરતા આ તો જે દૌ જ્યાં ના થાય એટલે બધું મોટા મોટું પદ છે. આત્મા થી રાગ દ્વેષ ના થવું જોઈએ. શું થયું? આત્મા એમાં ભરવો ના જોઈએ. આ તો આમાં ડિસ્ચાર્જ થયા જ કરે. એ તો બધા ખાવ છો ભજીયા માટે કોઈ માગી થાય તમને ના સમજે કોને રાગ છે આપડે તો નિકાલી બાબત કહેવાય. એવું ના વિશું છે. પછી એમને પૂછવાનો પ્રશ્ન કેમ ઉભો થાય છે? આ તો બધું રાગ જ છે ને, આ તો બધું રાગ છે. રાગ નહીં કહેવાતા તો આની પાસે આત્મા ભયલ નથી એટલે રાગ કહેવાય. વિસ્તાર બાબત છે આત્મા છે મારામાં જે છે તે જવામાં છે. આપણે કેવી થાય? આ તો જેમ જવું છે જેમ જેમ બંધ થાય એમ નામ જ રાગદોષ બંધ થયો કે રસસ્તરાગ્રહ ત્યારે ભૂમ ધ્યાન કહેવામાં આવે છે. રાગ અને જ્ઞાની પુરુષ નો રાગ અને મહાત્મા પુરુષ નો રાગ એ ચાલતા રહી એનો હશે ને એ રસસ્તરાગ્રહ. જે પઝલ છે એને સોલ્વ કરવાની બે દ્રષ્ટિઓ આપી. શું પઝલ? પઝલ સોલ્વ કરવાની બે દ્રષ્ટિઓ આપી. હા, ટુ વે સાયન્સ ટુ સોલ્વ ધીસ પઝલ. હવે એ બે દ્રષ્ટિઓનો ઉપયોગ કરવાની જે આપણી આજ્ઞા છે, રિયલ અને રિલેટિવ અને રિયલ, તો રિલેટિવને તો આખું જગત જોયા જ કરે છે ને, એ જ એને અધ્યાસ છે. આપણે નવી આજ્ઞા આપી રિયલ ની, રિયલ ને જુઓ બંને સાથે, રિલેટિવ પણ છે અને રિયલ પણ છે. હવે રિલેટિવ ની તરફ આપણી જે નજર છે એમાં આ આપણી આપણે આપણે જે બીજી આજ્ઞા આપી છે એનાથી ખાતર પડી. બે ટુકડા થયા, આપણે બે જોઈએ, એક પેકિંગ અને બીજું શુદ્ધાત્મા. તો શુદ્ધાત્માની તરફ આપણું હવે એવું એનું ધ્યાન થાય છે ત્યાં. એ પેકિંગ, ફક્ત પેકિંગ નું ધ્યાન થતું હતું દરેક ઠેકાણે. હવે જે આપણે બે જોઈએ છીએ તો એમાંથી જે રિયલ છે એના તરફ આપણે પ્રેમ થવો જોઈએ વધારે. એ જ મુખ્ય છે. પ્રેમ ઉત્પન્ન થવાનું પ્રેમ ઉત્પન્ન નથી, આરાધન કરવા જેવું, રમણતા કરવા જેવું આ રિયલ છે. અને રિલેટિવ રમણતા કરવા જેવું નથી. રમણતા એટલે એમાં નિરંતર સિદ્ધાંતમાં ધ્યાન હોય, પછી ભણવું કરવું, બીજું બધું કરવા તો એમની તો સવાલ જ ક્યાં આવ્યો? એમની જરૂર શું? એકની પર પ્રેમ હોય તો બીજા પર દેશ થાય. શું થાય? રમણતા કરવાની. પર રમણતા છે, રિલેટિવને જાણવાનું છે અને રિયલ ને પણ જાણવાનું છે. રિયલ ને રમણતા કરવાની છે. જાણવા જેવું રિલેટિવ એટલું જ છે. રિયલ તો બધું ગણાવી દીધી તમને. શું કહે? રિયલ તો બધું બધું ગણાવી દીધી તમને. જાણવા જેવું રિલેટિવ છે. શું છે? ઉત્પન્ન કર્યો છે, પછી શું રહ્યું? તમારો પ્રેમ રાખવો કરેલું સુધાર્થ નો પ્રેમ તમારે રાખવાની જરૂર નથી. તમે પ્રેમ થઈ ગયા છે, કોઈ જ પ્રેમ કરશો તો ભય મળે ને. અને જ્ઞાન દર્શન ચારિત્ર ચારિત્ર એવું થઈ શરૂ થઈ ગયું. શું થયું? હા, નહીં તો જોવા જાણો તો હંમેશા જુએ જાણે તેની પર રાગદેશ થાય. અને જુએ જાણે તેની પર રાગદેશ નહીં થતો વિકરાંત ચારિત્ર કહેવાય. શું કહેવાય? જુએ જાણે પર રાગદેશ ને વિકરાંત ચારિત્ર કહેવાય. તો ચારિત્ર હું ઊંચું થઈ ગયું, તો અજાયબી થઈ ગયેલી છે. પણ હવે હાથી રાખે તો બાબા જેવું મૂકી ના લે, કોઈ તું પડાઈ ના લે, બંગડી પાડી ના લે તો સારું. જુએ છે, જાણે છે, રાગ દ્વેષ થતો નથી. વિતરાક ચારિત્ર કહેવાય. જ્ઞાન દર્શન ચારિત્ર બધું તપાય ચાલ્યા કરે છે. તપને તમે ખબર ના હોય તો તપાય નહીં ચાલ્યા કરે. અમારી આજ્ઞા દેવી છે, તપ કરવું જ પડે. ગાડી કો વાત કરીએ ને, ગાડી કરવા બોલો બેસે, ગાડી કો વાત કરીએ છે ને, જોઈ શકે ના શકીએ. દાદા ઉપયોગમાં થઈ ગયો, ઉપયોગ ની બારે મને આવું ઘર વિજ્ઞાન આત્મા આવ્યા પછી કોણ છોડે? પાંચ મિનિટ ઉપયોગમાં રહી શકાતું નથી. પેલા કે ભાઈ એક ગુંઠાણું કાઢવું હોય ને, એવી સમય કરવું હોય તો મહા મહા સત્ય કરી દે. ના થાય તો આપણે નક્કી કરી નહીં કરું, મારા આમ કરવું જ છે. એવું નક્કી કરી નક્કી ના કરીએ તો પછી ઉપયોગ ચૂકી જાય. અને સરળ છે, આપણે બહુ સરળ છે. જે નથી ખાવાનું ધંધો ઓછી કરી, કે નથી ચા પીવાની વચ્ચે અને જે બધા કા થોડો ફોન થોડો તો એટલે હોય એટલે થવા દેવું. તો ભાવના કઈ છે દાદા? શું કહે છે? ભાવના કઈ છે? બહુ કામ કાઢી નાખે. શું શું કહો છો? આ ધંધા છે તો કામ જ કાઢી નાખો. જે ગુરુ માતા હોય તો ગુરુ હારા, તો ઢોર લગણ ભેંસ લગણ કરે ને એના જેવું તે શરીર પછી એને કેટલાક ના ધર્મ કરે થઈ જાય ને પછી ગમતે જ શરીર પાછળ નહીં થતા. નથી ઇન્જિન પાછળ ઉપયોગ પૂરો થવો જોઈએ. ઉપયોગ સમાન એમને શું ઉપયોગ પૂરો થયો છે? શું શું ઉપયોગ થશે? વાંચ્યા અસદાનો કામ કરો, કામ કરો, સામાયિક કરો, પ્રતિમા કરો, પણ એવું બધું કાંઈ થાય નહીં. શું કહે છે? તારે સુધી કઈ સર આજે ખરીદે આ પેલા એકદમ પેલા ચંદ્રકામ જોઈને તો કે થાકી જાય પ્રતિમા કરતા કરતા. પ્રતિમા કરતા કરતા થાકી જાય છે, બધું કામમાં થાક લાગે છે. નસીબભાઈ મારી ચેનલ ને ત્યાં અંધેરી દાદા, જ્ઞાન તો એક જ પ્રકાર નું હોય ને, એક જ હોય ને જ્ઞાન. તો જેને આપણે કહે છે જ્ઞાન, આત્મા એક જ્ઞાન છે, તો પછી વિપરીત જ્ઞાન અને આ જ્ઞાન એ જુદા જુદા જ્ઞાન કેમ હોય શકે? વિપરીત એટલે જરૂરિયાત નથી કે જ્ઞાન માં પડ્યા. હા, પણ એને જ્ઞાન કહેવાય? જ્ઞાન જ કહેવાય ને. તો અજ્ઞાન તો થાય દરેક, કે ભાઈ આ છે કે આપણે હિતકારી નથી માટે અજ્ઞાન થયું. હા, હિતકારી નથી એટલે અજ્ઞાન થયું ને. એટલે એ અજ્ઞાન જ કહેવાય ને, એને જ્ઞાન ન કહેવાય નહીં ને. જગત માં દ્રષ્ટિએ જ્ઞાન બધું. હા, એ જ્ઞાન જ છે ને, જે જાણવાનો પ્રયત્ન કે મિથ્યા જ્ઞાન છે. મિથ્યા જ્ઞાન એમાં મને દુઃખ બહુ પડે છે કે છે એટલે હું આ બે ટકા મૂક્યા મને દુઃખ પડે એક ટકો મૂક્યો પડતું હશે ના પડવા દે કેવું હવે પડી જાય છે ને એ ઉકેલ આવી જાય આપવાનું બંધ કરશે ફાળો નહીં કરશે ખબર છે ખોરાક છોડી દે એમ બધું કઈ બધું ઓછું થઈ જાય બધું પડવા મળે પડે કારણ કે તું મને બહુ દુઃખ પડે કે છે પડતું હોય પડવા તો અનુભવી જાય છે તમે હું રાખી શું કામ છે ચોખ્ખો દે ચોખ્ખો દે બે ટકા દે પડતું દુઃખ પડતો હોય કે પડ્યો કઈ આવે જેટલું પડવું એટલું પડી જાવ કે પાડવાનું જ છે કે ભાઈ બંદર બોલાવ્યું આવે તો ખરો પણ પંચાયતની નવી વસ્તુ કોઈ ખરી કરે નહીં બેંકમાં જમા કર્યું પુરાણ અંધાર કર્યું ગળન એ સિવાય કઈ છે બધું કહ્યું કાઢું ને ઠંડા કાઢું ઠંડા પાણી પીધું બાથરૂમ બધું એ ભલમ ને પૂરણ લાલ ટકાયા એ ભલમ થઈ કહેવાય પણ પૂરણ થયા પૂરણ થયા મહિનો થાય તો ગલન પૂરણ ગલન પૂરણ ગલન આઠ ઉઘાડી નીચે પૂરણ થયું પછી આંખ મીટી જાય ગલન થઈ જાય વિપરીત બુદ્ધિમાન બહુ હાલ લાગ્યું આવી સરસ છે ચાલો આવી મજાનું જ છે કે ત્યાં એમ કરતા કરતા ફગાયા ભાઈ હવે કેમ સૂચવું કે છે એ તમે કહ્યું બરોબર છે હવે મને એમને કેમ આપ આ તો જાણવા જેવાથી આગળ બીજું પારકા પ્રદેશનું છે શું છે પારકા પ્રદેશ પોતાના પ્રદેશમાં આવું છે નહીં પોતાના પ્રદેશમાં દુઃખ નામનું જ નથી કોઈ જાતનું કહ્યું નથી કશું જ નથી પરમાત્મા કહ્યું છે હવે આ પ્રાપ્ત થયા પછી એને પુરસાદ નહીં રહેવું છે કેવું પુરસાદ થઈ રહ્યું અને આ તો ફેરાત કરે છે વ્યવસ્થિત કર્યા કરે તમારે પછી બોજો નથી ને બોજો છે કે નથી ત્યારે બોજો હતો થોડું ઘણું કેવું આ જ્ઞાન લીધા પછી નહીં હતું તો બોજા રહી ત્યાં પછી સમજાય પણ વાત નીકળી એટલે બોલી ગયું જાય આપડી લાભ નીકળે એટલે ભૂલ નીકળી જાય. ભૂલ તો ભાગવી જ પડશે, ભૂલ ભાગવા માટે આપણે ભેગા થઈએ છીએ, ભૂલ ભાગવી પડશે ને. હા તમારે કેમનો રહેશે આવું જ્ઞાન વર્તે છે કે આ અસર તંત્ર છે તેને અસર અસર વર્તશે. આ તો મિકેનિકલ સ્પીડ અસર થાય પસંદ ના મરી ગયા લાગે છે. તમે અસર કરાવે કરી નાખે મને હેરાન કરે છે. મનમાં આપણને એકાગ્રતા નથી રહેતી, આપડે જુદા મન જુદું તમે મન કે જુદા નહી મન છે જુદા ના હોય મન જુદા ના હોવા જોઈએ આપડા છે ખરેખર આપડા નથી નથી થયો કદાચ ચાલી પડે છે ચાલી પડ્યા નાખી દેવા રસ્તા ખોટી વાત નાખી દેવા કરે કે ગદમ નો બોજો નાખી દેવા પણ છોડ ગદમ પર છોડ બધું થાય ને એ શાશ્વત નથી. હે જયારે નાખી દે એક તો નાખી દે બીજે શક્તિ આવી જાય પણ એક વખત નાખતા જ નથી આવી એ વાત આવી. એક ભાઈ કહેતા હતા મને કહે છે કે મારે પૈસા વાપરવા તો વપરાતા નથી અને શું મારે કરવું કે આ તો બંધ બાંધેલા બંધ બાંધેલા ત્યારે બધું રિક્ષા ભારે કઈ એ કરી આવો કઈ પાછા આવો રિક્ષા અને રસ્તામાં 15-20 રૂપિયાનું કરતો નાખતા રહો રસ્તા વેચતા મન મન કુદાકુદ કરે શું કરે મન કુદાકુદ કરે પણ આપણે નાખતા નાખતા જાય તો મન કુદાકુદ કુદાકુદ કરે ને પછી આપણે પાછા આવીએ ને ત્યારે પછી મન ગુમાગુમ કર્યા કરે પછી બીજાડે આપણે કઈ જઈએ પાછા ત્યારે આપણે ગઈકાલે દસ ના કરતા બધું આમ નવું નાખીએ ને મન આર સારું છે એક વસ્તુ નાખે એટલે હા એક વસ્તુ નાખે એટલે આ સારું છે હાથ નાખીએ હાથ નાખીએ એટલે પાછળ નાખી દેવાનો સ્વભાવ મનને રસ કરવું એ તો જ્ઞાની હું જગા નથી રસ થાય ખરે રૂપિયા નાખી દે રૂપિયા સ્વભાવ સુધી લોકો પણ આ નાખતો જ નહીં ને નાખે જ નહીં હું તો નાખ્યા સાથે પડી ગયા હતા બીજા મનુષ્ય લાલચ છે છોડતું નથી ઇન્દ્ર છે સારો ધંધો કરે છે અમે કોન્ટ્રાક્ટ કરે છે. આજ્ઞા મળે આજ્ઞા મળે આજ્ઞા વધે પણ ઘણી વાર સુધી આપણે શુદ્ધાત્મા નો ખ્યાલ ન રહે અને ફાઇલોમાં આપણે ગુજરાયેલા હોય ફાઇલોમાં પણ સંભાળ નિકાલ કરીએ ને આપણે લખમાં હોય ને સંભાળ નિકાલ કરવાનો છે સંભાળ નિકાલ કરવાનો લખમાં હોય ને એટલે શું દુઃખ તો લાઈક સુધી જવાય જાય ભૂલી જવાય કઈ ઘણા ઉપયોગ ખબર ઉકેલાય તો આત્મા ના પર્યાય એટલા અશુદ્ધ થયેલા છે તે શુદ્ધ થયા કરે પછી આપડે જાણીએ કરીએ એટલે શુદ્ધ થયા કરે સમજ ને પણ આ બધું જે થયું છે જેટલી વાર જાય છે જાગૃતિ તમને જોવું થઈ જાય એટલી જરાક સાધુ રહે બસ જાગૃતિ થઈ જાય એક સાથે જ્ઞાન પણ કામ કરે ને પેલું પણ કામ કરતું હોય કોઈ પણ કરે ને કોઈ પણ નથી કરતું કોઈ વાર જાગૃતિ બંધ પડી જાય પછી ને બધા પ્રતિકમ એટલા બધા થતા નથી કારણ કે હવે આપણે તો એક છેલ્લી વસ્તુ કરું તો આવી ગયો કારણ કે અમારી પુસ્તક ની વસ્તુ નથી આ બધી અમે ધારીએ તો પણ નથી રહી શકતા કેટલી ઈચ્છાઓ થતા એટલે આગળ સુધી દાદા હવે કોઈ પણ ફરમાનું હવે બગડે હવે અમારા મોક્ષ જતા સુધી માં અમને કઈ પણ રોકે તો એવું જોખમ થાય તમારો આપે તો શક્તિ બહાર નું છે આને ગતિ માં ઘટતા નથી આ શક્તિ નું રોકવા રહેતા નથી પોતાનો સ્પષ્ટ દેખાતો નથી ત્યાં સુધી સ્પષ્ટ દેખાય છે એવું આપણો અને તો એ યાદ રહ્યા કરે કે થઈ ગયું કામ થઈ ગયું કામ થઈ ગયું ધીમું થતું જાય તમારે બધી પાછળ કેવી એમ થાય પણ તમે બધી પાછળ એવું નથી આકાર એટલે દાદા હવે એવું થાય છે કે પેલા મને એમ લાગે છે કે પેલા જે અમને ભૂલો છે એવું લાગતું નતું ને તો હવે એમ થાય છે કે ઝઘડા બેન અંદર માલ છે ભૂલો તો આમ તારે ગોડાવના ના ગોડાવનો રહે છે ને એવું લાગે છે માલ ગોડાવનો ભરેલો છે ને અરે વાંધો નહીં રાખવાનું દાદા ને પાછા આવીએ છીએ જ્યાં સુધી દાદા છે માં ફેરતા નથી કોઈ જતા વાંધો નહીં રાખવાનું ભક્ત આપણા મનમાં એમ કે હવે આ છૂટા તો સારું છૂટા તો સારું એવું ધારે રાખે એવું જોઈએ છે પછી પુરસાદ બહુ કરવો પડશે એમની ઘેર આવું બહુ પુરસાદ કરવો પડે જોતા નહીં કઈ નાખે જોયા જોયાથી કેટલા ઉડી જાય ખાલી દર્શન કર્યા ને તેની સાથે કેટલા ઉડી જાય બરાબર કરીને જવાનું ને નથી કરવાનું. બધા એક પેશું પણ આવી ગયા તારા કઈ જાવ રહેતા હોય તમે કહી દો બધા મૂળ પાડી દો આવી ના આવી જવાના બધા દોડા આવી જાવ. શંકા કોને થાય જગત ના લોકો થાય સાચી ના આત્મા હાજર શંકા કોને થાય કરતા તું એવી શંકા કોને પડે કારણ કે આત્મા હાજર નથી બચતી માટે શંકા કરે આત્મા હાજર હતો માટે શંકા ઉડી ગઈ. અત્યારે વિકરાગ વિજ્ઞાન બહુ ન્યાયથી છે જે તું બોલી તમે બોલી છે ડબલ આપી દીધો છે મને બોલને પૂરું બધું હોય કે આટલું લેટ નો કરો બાકી કોઈ ના મેં તો મોક્ષ કોઈ કામ જ નહીં બોરસ ના હોય એટલું જેટલું ચીકણું છે એટલું જે ચીકણું રાખે છે કોઈ મોક્ષ ના પામે જોડે બોનસ ખુશ કરાય છે. તમે બોલ મળે ને હા સંસારમાં રહીને આત્મા હતો શું કોઈ દાડો કોઈ સંસારમાં રહી આત્મા હોય તો છે ને હજાર બી દેખાય ને સંસાર તો દાદા ખરો પણ અમારા જેવા બધા મોલ માનતો આકાર નથી. હા બધો સંપૂર્ણ મોલ લઈને આવી કે મોક્ષમાં જ છીએ કે બીજી વાતો ક્યાં કરવા છીએ મોક્ષમાં આપણું વિજ્ઞાન બહુ જુદી જાતનું કામ કાઢી નાખ્યું વિજ્ઞાન છે. કોઈ કલાક નું મારા જેવું તમારી ફાયદો ઘટી ફાયદો ઘટે તો કામ થાય નિકાલ કરવો સંકેત થાય ને એને બીજે જ્ઞાન કહેવાય સંકેત થાય સુધારા એ સાધન છે કે વિજ્ઞાન થવાનું સાધન છે એ સુધારસ સુધારસ પૂર્દલ રસ કહેવાય પૂર્દલ રસ કહેવાય આ આપવાનો રસ નથી એ પૂર્દલ રસ કહેવાય એટલે ચિંતા રહે આ બીજા બધા સાધન હોય એના બધું એક ચિંતાનું સાધન છે અને બીજા જ્ઞાન ખરેખર સંકેત કહેવાય બીજ જ્ઞાન મોક્ષે લઈ જાય સુધારસ મોક્ષ લઈ જાય કે ના લઈ જાય એમ કે સુધારસ તો બધા બધા સાધુઓ પાસે હોય બધા આચાર્યો પાસે વેદાંતિઓ પાસે હોય કારણ કે એના અંદર શાંતિ નહીં કાવ્યથી રસ જવે એટલે શાંતિ ન કરી ને કંઈ એ તો આખો બધા ઉપાધિ થયા કરે ને કંઈ કંઈ કર્યા કરે અને બીજું નામ સમ્યક કામનું છે એ ખાસ કામનું એ થયું એટલે આપણે મોક્ષ આપવાનો જ આપણે કેળવા નહીં જવું પડે મોક્ષને મોક્ષ માટે બોલાવા જવું પડે એ સમ્યક પ્રાપ્ત થયું સમ્યક એટલે શું કે આ અવળી સંસ્થા કઈ છે આ અવળી સંસ્થા છે એ શ્રદ્ધા અવળી થાય શું શ્રદ્ધા અવળી પડેલી છે આ વિનાશી સુખમાં વિનાશી ચીજોમાં સુખ છે એવી માન્યતા છે એ જ મિથ્યા છે અને આત્મામાં સુખ છે એવી માન્યતા બદલાઈ એ સમ્યક આત્માને જાણે આત્મા શું છે આત્મા ઉપર ભક્તિથી બેસે તો સંગત થાય બીજું કઈ પૂછ્યું છે એમ કેવું જ્ઞાન પણ એવું છે સંકલ્પ સમ્યક થયું એટલે પછી કેવડાવામાં કેવા કરે સમ્યક બીજું ધામ છે એટલે બીજના ચંદ્રમા જેવું અજવાળું દેખાય પછી પૂનમ થાય બીજો ચીર સાવ ચાર થાય પછી પૂનમ થાય એનું નામ કેવાય નહીં સંકેત ક્યારે થયું નથી પણ ઘુમા ચાલી સંકેત થી આ તો ત્યાં બધું ત્યાં જાય છે બધા સંસારી જીવ છે એટલે થાય સંસારી જીવ તો કઈ થતો નથી સંસારી જીવ ના હોય જોયેલા તમે બધું કઈ બધા સંસારી જીવો છે પણ સંસારી નથી ઠીક છે સંસારી છે તો બધા જ્ઞાન થાય ત્યાગી ને શિષ્યો હોય બધા શિષ્યો કદાર થયા કરે આ મહાસત્યો ને શિષ્યાઓ હોય સાચું હોય ને જેવો તો બંધ હોય સંસારી ના બે ભેદ ભગવાન કહ્યા છે સંસારી શું નામ બેન નું કમળાબેન છે કમળાબેન જ છો ખરેખર બીજું કઈ છો કમળાબેન છું એ વાત સંદર માં મિથ્યા હંગન છે મિથ્યા પ્રતિ છે મિથ્યા શ્રદ્ધા છે એટલે પોતાનું સ્વરૂપ ભાન થાય પોતાનું સ્વરૂપ પોતે ખરેખર ભાન છે સ્વરૂપ પોતાનું ભાન થાય ત્યારે સંકિત થાય ત્યાં સંકિત થાય મફત મળતું છે આપડે સસ્તું હોય ફ્રી અખબાર હિમાલયમાં કઈ ચાર હજાર શાંતિ રહે એટલે પછી સુધારે ને તમે શીખો છો સુધારસ નું શીખો છો પરમ પરમ બંધાય છે કે કાલે બંધ કરી દે ને કરમ ને બંધ કરી દે ઘરમાં બધા વસ્તારી માણસ હોય એટલે એકદમ કઈ રીતના બંધ થાય ઘરમાં બધા તમારે પોતાના ઘરનો માણસ હશે, દર હશે, આ બધા ત્યાગર ને અત્યારથી શીખ્યો હોય છે. કેટલા ઘંટો વગાડ્યા? સત્તાવીસ ઘંટ થોડી, ભલે 80 ઘંટો વગાડ્યા. કર્મ બંધ પડે છે અને નિર્જા થાય છે, બંધ પડે છે, નિર્જા થાય છે. બંધ જ કે નહીં ને, બંધ તમારે કી ગયા? શું કહ્યું? તેથી હલકા લાગે ને, હલકા ફૂલ લાગવા લાગે છે ને. બંધ અટકી ગઈ, બંધ પડેલી કરતા પણ છૂટે તો બંધ અટકે. તો કઢી બનાવતા તો મેં કઢી બનાવી છે. શું બધું હશે દુનિયા, દુનિયા દરદર ઉડી ગયું પણ કઢી બનાવી. સંસારમાં કઈ જોડે આવે નહી. હવે ભાઈ તમે કચ્છી માં આવશે પેલા તો જરાક એ રહેતા હતા, ઠાકોર રહેતા હતા, પણ ઠાકા નહીં રહેતા. ત્યાં નાસ્તો નાસ્તો કરે છે, કરે કે સાથે કરી. પણ મંડા નું શું હતું? તારે જેટલું તારે ના કોઈ દાસ્તો કરેલું કઈ ના આવે. શું મંડા તો લઈ ગયો? શું કહ્યું? એટલે બધી વાતમાં સંપીત થાય તો સાચું, નહીં તો બધું નકામું છે. તો સંપીત થયું નહીં અત્યારે કેમ ના થયું? તમે જાઓ છો રસ્તો બરોબર છે એવું કોને કહ્યું? તમને કોઈ જમવા મળ્યું? સમજતા સમજતા મનથી આપણે વાંચતા વખતે આપણને એમ થાય કે આ કરવાથી આ થાય, આ કરવાથી આ થાય. પોતાના આત્માથી થાય, સમજતા સમજતા પોતાના આત્માથી થાય. હા, પણ એ તો સતન કહેવાય. રોકે ધીર સતંગ તો પામે અલક્ષ્ય મોક્ષ. આ તો સતન કહેવાય. સતન સતન કરો અરે મોક્ષ કમાતું છે. કોઈ કહેનાર માટે હોય કે ભાઈ આ રસ્તો તમારા બેન બરોબર છે, ના રસ્તે તમે ચાલ્યા જાઓ એવું માટે કોઈ નથી તમારે. પુસ્તકો વાંચીએ, સાંભળીએ, એ તો બધું સતન કહેવાય.